તારે નકલ કરવાની ઈચ્છા છે? આ નકલ થાય એવું રસ્તો નથી. આ તો નેચરલ થયેલું છે. આ નકલ થાય એવી વસ્તુ નથી, કારણ કે વિકલ્પી નિર્વિકલ્પી થાય નહીં. વિકલ્પી પોતે પોતાની શક્તિ થી નિર્વિકલ્પી થાય નહીં. જેટલું આગળ વધે એટલો વિકલ્પ જ વધતા જાય, જેટલો આગળ વધે એટલો વિકલ્પ વધતા જાય. પણ નિયમ એવો છે કે અમુક સ્ટેશને આવે, જંકશન સ્ટેશન આવે એટલે એને જ્ઞાની પુરુષ મળી આવે. તો અમુક જંકશન સ્ટેશન આવી ઉભો રહ્યો એટલે જ્ઞાની પુરુષ મળી આવે, એમ નિમિત્ત છે. જ્ઞાની પુરુષ નિમિત્ત છે, એ નિમિત્ત જ્ઞાની પુરુષ છે. પછી એ તરણ તરણ હાર કહેવાય છે, મોક્ષ દાતા પુરુષ કહેવાય છે, મોક્ષ નું દાન આપવા આવેલા છે. એટલે મોક્ષ દાન આપી દે અને નિર્વિકલ્પી બનાવી શકે. વિકલ્પી ને નિર્વિકલ્પી, પોતે નિર્વિકલ્પી હોય તો તે પદમાં બેસાડી શકે. એ તો બેસાડે ને. આજે સાંજે મોક્ષ નું જ્ઞાન આપવાના છે. દાદા ના કોઈ પાણી ખરા કે કોડ છે? ગુરુ એટલે શું? ડિસાઈડર ગુરુ નથી થયા આ બહુમાં. ડિસાઈડર કે આ જ ગુરુ છે, ગુરુ કોને કહેવાય? કે પ્રત્યક્ષ હોય અને પ્રત્યક્ષ નું ધારણ કરે છે અને બેનો સંબંધ બંધાયો હોય ગુરુ શિષ્ય નો, એને ગુરુ કહેવાય. એવો કઈ સંબંધ બંધાયો નથી, પ્રત્યક્ષ કોઈ એવા મળ્યા નથી. ફક્ત આરાધન બધા કરી જોયું. પેલો જન્મ થયો વૈષ્ણવ માં, બાર તેર વર્ષે તરફી તૂટી ગઈ એટલે ફરી બંધાયેલી નથી. કારણ કે હું તો ગુરુઓને કહેતો હતો કે ભાઈ તમે આવો બ્રહ્મ સંબંધ કરાવો, મને પસંદ નથી કહ્યું. બ્રહ્મ સંબંધ તો લગ્ન લાગ્યા પછી લગ્ન છૂટે નહીં, એમ નામ બ્રહ્મ સંબંધ કહેવાય. એ લગ્ન લાગી, સંબંધ ની લગ્ન લાગી જાય કે ફરી બ્રહ્મ સંબંધ છૂટે નહીં. આ તો નોમિનલ કે ભ્રાંતિ નું, ભ્રાંતિ નું ભ્રમ ભ્રમ સ્વરૂપ ભ્રાંતિ. એટલે બધે ફર્યો, સ્વામિનારાયણ માં ફર્યો, બીજે ફર્યા, બધાનું જોયું, બધાનું જૈનો નું જોયું, વેદાંતિઓ નું જોયું, બધું જોયું. વેદાંતો વેદાંત નો થોડો ઘણો સ્ટડી કર્યો, પણ વેદાંત પછી પોતે ચાર વેદ પોતે ઇટસેલ્ફ બોલ્યા. ચાર વેદ પૂરા થાય ત્યારે ઇટસેલ્ફ બોલે છે કે ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ. તો હું કહું છું મારે પણ ધેટની જરૂર છે, તકે થાય ધીસ ઇઝ નોટ ડેડ. એ તો ગો ટુ જ્ઞાની. એટલે એ વેદાંત અને આ જૈનોના જૈનોના યોગો છે, એ બધા અનુયોગને આ વેદાંત બધા એક જ માર્ગને આપનારા છે. પણ સાધન છે, શું છે? અને આંગુલ નિર્દેશ કરે છે. શું કરે છે? અહીંથી બોર્ડ વાંચીએ કે સ્ટેશન જવાનો રસ્તો એના જેવું છે એ બધા છે ને. અને એના આરાધનથી આ રિલેટિવનો શાંતિ રહે ને, કઈ એનો આરાધન એમ કરતાં કરતાં માર્ગ મળી આવે. જ્યારે તારે જ્ઞાની પુરુષ મળશે તારે ઉકેલ આવશે. ને ત્યાં સુધી કેમ નિમિત્ત છે, નિમિત્ત કોક જીવ એવાય ખરા નહીં કે પોતાની પોતાની સ્વતંત્ર શક્તિથી પ્રાપ્ત થઈ જાય. પણ તે પરભવમાં કોઈ ગુણ ગુરુ મળ્યા હોવા જોઈએ. ગુરુ વગર તો આ વસ્તુ જ નથી. અહીંથી સ્ટેશને જવું હોય તો રસ્તો ના જાણતો હોય ને તો પૂછવું પડે, ગુરુ કરવા પડે રસ્તામાં. આવડો છોકરો હોય ને એને પૂછ્યું ભાઈ આ રસ્તો ક્યાં છે, એને ગુરુ જ કર્યો કહેવાય આપણે. એટલે આ બધું ગુરુ વગર તો કશું દુનિયા ચાલે જ નહીં. આ તો છે ને, આ પદ છે ને કવિરાજે રચેલા છે, આ કવિરાજ બધી રચના એમની છે, બેકગ્રાઉન્ડ તો ખરું જ ને એવું કહે એમનું જ, એમના માટે લખ્યું બેકગ્રાઉન્ડ. પોતાની ઈચ્છા થી પોતાના વિચાર થી પોતાની સમાધિ માંથી જીવન કુદરતી સૂર્યનારાયણ આપવા પછી થયું. આ બાંકડા પર બેઠો હતો અને એક કલાક આખું બ્રહ્માંડ જોયું બધું, કે ત્યારથી આ જ્ઞાન પ્રગટ થઈ ગયું. મારી જોડે, મારી જોડે બેસનારા ને હજુ મોક્ષ નહીં જતો. મારી જોડે બેઠો તો મારી સેવામાં રહેતા હતા એક ભાઈ, નિરંતર મારી સેવામાં રહેતા હતા. ખાલી નિષ્પ્રહ સેવા, નિષ્પ્રહ સેવા એ પણ રહેતા હતા. એને હજુ મોક્ષ જતો નથી, એમને મારે જ્ઞાન જ નથી આપ્યું. એમને મારી જોડે બેઠો તેનો લાયકાત વગર તો જ્ઞાન હોવું નહીં મળે એમ ખુશાલ કાકા એવું કહે છે. વિવેકાનંદ ને મળ્યું હતું એમની લાયકાત હતી, અને સ્વામી રામકૃષ્ણ ને એમના ભત્રીજો સેવા કરતો હતો, છતાં પણ એને નહીં મળ્યું વિવેકાનંદ ને મળ્યું. જ્ઞાન આપણે તો અહીંયા આગળ વ્યવહાર ચાલે છે ને, કે અમુક ને જ્ઞાન મળ્યું અને અમુક ને જ્ઞાન આપે, એ બધી ભ્રાંતિ છે. બધી ભ્રાંતિ છે ને. જ્ઞાન બે પ્રકારનો, એક સંસારિક, સંસારમાં કોઈ જીવને અડચણ ના થાય એવું અહિંસક જીવન જીવવું, એ એક પ્રકારનું જ્ઞાન છે. શું છે સમજે ને? તે એ જ્ઞાન માં આખા જગત ના સાધુ સંન્યાસી હોય છે. એ બધા રિલેટિવ જ્ઞાન કહેવાય છે. કેવું? રિલેટિવ જ્ઞાન. કરતા પણ ના છૂટે, આ બધાનું કરતા પણ છૂટેલું નહીં, કોઈ નહીં બંધન માં આવે, કરતા પણ છૂટેલું નહીં. એક કૃષ્ણ ભગવાન નું કરતા પણ હું છૂટેલું હતું, એટલે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. શું કહ્યું? આટલું બધું કર્યું, આટલું બધું હલાવ્યું, આટલું બધું ફ્રેક્ચર કર્યું છે, એ બધું કર્યું, પણ છતાં નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. આનું કરતા પણ છૂટી ગયેલું, એટલે આ બધા કરતા પણ છૂટેલા નહીં, આ તો બધા કરતા જ કહેવાય. આ બધા સારી વસ્તુના લોકોને કેમ કરીને સુખદાયી થઈ પડે એવું, એવા જ્ઞાન ના કરતા એ રિલેટિવ જ્ઞાન કહેવાય. છતાં લોકો પૂછે છે લાયકાત વાળા ને જ્ઞાન મળે એવું છે ને. જ્ઞાની પુરુષ, આ જ્ઞાની પુરુષ બેઠા હોય, જ્ઞાની પુરુષ એટલે લાયસન્સ ધાર કહેવાય. લાયસન્સ ધાર એટલે ચાહે શો કરી શકે, ચાહે શો કરી શકે. ત્યાં આગળ એક જૈન ના આચાર્ય આવ્યા હતા, મને કહે છે અમને જ્ઞાન આપો. મહારાજ તમને જ્ઞાન કેવી રીતે અમે આપી શકીએ? તમે એક તો તમારો સૂક્ષ્મ કેફી વાળા છો. કેવા છો? સૂક્ષ્મ કેફી વાળા, એટલે સૂક્ષ્મ કેફ બહુ હોય. સૂક્ષ્મ કેફ બહુ હોય. એ ઊંઘે નહી, એ ઊંઘી ગયા હોય તો મનમાં પોતે હું મહારાજ છું એવું ભાન હોય. શું હોય? હવે આ કેફ ક્યારે ઉતરે? એ કેફ ઉતરે નહી અને મારું જ્ઞાન પરિણામ પામે. કે મહારાજ ને કહ્યું કે દારૂડિયો માણસ આવે તો એને ડોલ પાણી રળી દઈએ, અને દારૂડિયો મને એમ કે સાહેબ મારામાં કઈ બરકત નથી અને મારી પર કૃપા કરો તો અમે કૃપા કરી શકીએ. કારણ કે જ્ઞાની પુરુષ ચાહે શું કરી શકે? અમારી ઈચ્છા ધરાવનાર હોવો જોઈએ અને વિનયપૂર્વક હોવો જોઈએ. પરમ વિનયથી મોક્ષ છે. શું છે? આવડત બાવડતની જરૂર નહીં જ્ઞાની પુરુષ પાસે. અધિકારી તો સંસાર માર્ગમાં, રિલેટિવ માર્ગમાં હોય. અહીં અધિકારી હોય ને, જો એકના અનાધિકારી કહું તો હું જ્ઞાની જ નથી. અનધિકારી છે જ નહીં કોઈ. ગમે તેવા પાપી માણસ ને તારે એનું નામ જ્ઞાની. શું કહ્યું? ભયંકર પાપી એક એક સાથે કસાઈ હોય તેને તારી શકે. આપડે ત્યાં પારસી મુસલમાનો બધા પણ તારે પારસી મુસલમાનો હું તારે અધિકારી તો આ સ્ટેન્ડર્ડ માં જોવું પડે. આ રિલેટિવ માર્ગ માં, આ રિયલ માર્ગ માં તો કાય શું કરતા? પોતે માલિક નથી, પોતે નિમિત્તભૂત છે. એટલે નિમિત્ત છે એટલે જો કરતા હોય ને તો થાય નહીં, માલિક રૂપ હોય તો નહીં થાય. અને આ જગત માં કશું બધા હાથમાં છે, ફક્ત ખોખું બગડી ગયેલું હોય, ખોખું સડી ગયેલું હોય, અને કોક નું ખોખું રૂપાળવું હોય. આ બધા પેકિંગ, વેરાયટી ઓફ પેકિંગ. શું કહ્યું? ભગવાન એક જ પ્રકાર નો પેકિંગ, જાત જાત ના પેકિંગ. આ જગત માં કરવારા બાદ બાકી કુદરત કરી રહેલી છે. કોણ કરી રહી? કુદરત કરવારો ને બાદ બાકી. તમારો નફો એ કરવારો કહેવાય, તમારો ખોટ એ બાદ બાકી કહેવાય. કઈ ગણે ની? તમારું જીવન એ સરવારો કહેવાય, અને મરણ એ બાદ બાકી કહેવાય. એ બધું કુદરત કરી રહી છે. કઈ છે? અને ગુણાકાર ભાગાકાર આ મનુષ્યો ભ્રાંતિ વાળા લોકો કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? ગુણાકાર ને ભાગાકાર. રાતે ઓળી કે છે કાકા હવે સુઈ જાઓ, હવે 11 વાગ્યા સુધી કાકા સુઈ ગયા પછી ઓળી ને પછી મેં યોજનાઓ ઘડે. તે સુખ ના ગુણાકાર કરે અને દુઃખ ના ભાગાકાર કરે. ગુણાકાર ભાગાકાર લોક કરે છે, અને સરવારા બાદ બાકી તો નેચરલ છે. એટલે કદી લખે ને તો ગુણાકારે ભાગાકારે પૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ. એટલે જેને ગુણાકાર કરવાની જરૂર નથી, ભાગાકાર કરવાની જરૂર નથી, જેને કોઈની પણ હાથ ધરવાની જરૂર નથી. કારણ કે જૈન સાધુઓ તો કશું લેતા નથી, પણ છેવટે આહાર તો લેવા જવું જ પડે. ભિક્ષા તો માગવી જ પડે. એવું પૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ કહ્યું. આવી કોઈ પુણ્ય ભેગી થઈ જાય ત્યારે બની જાય. આ તો અમને લક્ષ્મણ નતું કે આવું પદ મળે. અમને તો આવું પદ મળે એવું લક્ષ્મણ જ નતું. આ તો કઈ કેટલા આવતા નું બધું વસ્તુ લઈને આવ્યા. ભેગું થયેલું ખોટી ગયા. મારે બળતરા નથી તો તમારે એને શું કેવું? સુખ માં નથી, મૂર્છા માં છે. શામાં છે? મૂર્છા. હું તો આપણે વડોપ્રધાન થઈશ એની મૂર્છામાં મૂર્છામાં બધું પડ્યા રે. સમજ ને? મૂર્છિત ભાવ. કઈ પણ સુખ છે એ મૂર્છા છે. સમજ ને? સાચું સુખ નથી, મૂર્છા. સમજ પડે ને? બાકી નહીં, અંદર ઉપાધિમાં જ હોય. કારણ કે આરોપિત ભાવ છે ને, છૂટ્યો નથી આરોપિત ભાવ. ત્યાં સુધી મેં ચાલ્યા જ કરે. બાવો, બાવલી, સાધુ, સંન્યાસી બધા આમાં સપડેલા છે. આખું વર્લ્ડ સપડેલું છે. એ જૈન ના સાધુ હોય, ગમે તેના સાધુ, બધા સપડેલા છે. સમજ પડે ને? એક પ્રોફેસર સાહેબ હતા, તે 25 વર્ષથી કૃષ્ણમૂર્તિની પાછળ ફર્યા કરતા હતા. કૃષ્ણમૂર્તિ છે ને, એમની પાછળ ફર્યા કરતા હતા 25 વર્ષથી. આખા વર્લ્ડમાં કોઈ સ્ટડી ના કર્યો એટલો સ્ટડી એમને પોતે કર્યો. એ પુરુષનો સ્ટડી કર્યો બધો. અને એમનો ધ્યેય એમને બહુ પસંદ પડી ગયેલો. એટલે પછી મને ભેગા થયા. મેં કહું તમે 25 વર્ષ પાછળ ફર્યા, એની કમાણી મને તમને દેખાડો. 25 વર્ષમાં શું કમાયા? એવી કમાણી તો કોઈ દેખાતી નથી. કે મેં કહું આ તો ઇગોઇઝમ છે ખાલી. શું છે? હું ગયો ને મેં સાંભળ્યું ને આમ કર્યું ને તેમ કર્યું ને સાંભળ્યું ને એમ છુટકારો થયો તારી પાસે ફર ફર કર્યા એમાં શું કમાયા ઇગોઇઝમ હું ફરી ગયો હતો મેં સાંભળ્યું તો મેં કહ્યું 25 વર્ષ પાણી કર્યા નથી આવું અનંતરતાથી ભટકો છે ને બધા પાણી જ કર્યા છે એમાં તમારી પાસે શું શિલક છે મને બતાવો તમે સ્વતંત્ર થયા સ્વતંત્ર એટલે આપણો ભગવાન પણ ઉપરીને એવું સ્વતંત્ર થવું જોઈએ શું કહ્યું ભગવાન પણ ઉપરીને હા તો જે આવ્યો તો ઉપરી જે આવ્યો તો ટડકાવજો જે આવ્યો તો ટડકાવજો જે આવ્યો તો ટડકાવો ઘેર ઘેર છોકરા ચડકાવે બાપા ચડકાવે વાઇફે ચડકાવે મને કહે છે કૃષ્ણમૂર્તિ નો વાત ખોટી છે મેં ખોટી નથી એ જે જાણે છે એનું જે સ્ટેન્ડર્ડ છે એ એમને માટે કરેક્ટ છે ને ફોરેન માટે આ સંત પુરુષ છે ફોરેન ને માટે એને માટે સંત પુરુષ નથી એના આ લોકો તો વિકલ્પી કહેવાય આ વાત એમની કામ લાગે નહી એ ફોરેન વાળા માટે સાહજિક વસ્તુ છે એમની કેવી છે સાહજિક વસ્તુ છે એટલે એ પોતે સારામાં સારા માણસ છે તે ફોરેન માટે કામના છે અહીં આગળ એનો શીકણી ના લે લોકો અને જેટલા લે છે એ બધા ઇગોઇઝમ વાળા છે જેનો કઈ મગજ નું ઠેકાણું નથી પડતું તો જ એને ઉભો રહે તો આગળ તડબૂચા ની પેટ બસ ભણે ને અને મનમાં માને કોટપાટલું કહે કે હું કૃષ્ણમૂર્તિ નો હભાઈ આવ્યો અરે હભાઈ આવ્યો પણ બહુ જોડે વઢવાડ તો મટતી નથી હું આ પાડોશી જોડે મટતી નથી પાડોશી જોડે મતભેદ મટતો નથી તારી પોતાની અંદર મતભેદ પડ્યા કરે છે તારા પોતાની અંદર જાતની અંદર મતભેદ પડ્યા કરે છે તો એમાં એકોય પાછરું થયું નહીં નકામાં ભટક ભટક જોવા કરે છે તે પછી મોક્ષ માર્ગ તો કોને હોય જ્યાં આગળ જ્યાં કોઈ પણ જાતનું પોલિશ ના હોય ત્યાં પોલિશ જ્યાં કઈ પણ પોલિશ છે ત્યાં મોક્ષ માર્ગ નથી શું કહ્યું પોલિશ સમજાયું તમને પોલિશ સમજાય તમે લોખંડ ઉપર જો કાપ લાગ્યો હોય જ્યાં ગિલેટિવ છે ત્યાં મોક્ષ માર્ગ નથી લોકો પૂછે કે અરવિંદ ઘોષ નો આપ શું કહો છો તો મારે કેવું પડે કે અરવિંદ ઘોષ નો યોગ માર્ગ છે શું છે યોગ માર્ગ છે મોક્ષ માર્ગ નથી એ યોગ માર્ગ અને તે સંકલ્પી માર્ગ છે કેવો છે સંકલ્પ કરેલો છે સંકલ્પ સિદ્ધિ નો માર્ગ છે યોગ માર્ગ ખબર ને એમને જે સંકલ્પ સિદ્ધ કર્યું છે કે દિવ્ય ચેતના ઉતરો એમનો સંકલ્પ સિદ્ધ કરશે ખબર ને પણ મોક્ષ માર્ગ નો એ બીજા સાથે રામકૃષ્ણ પરમહંસ થઈ ગયા ત્યાં પોલીસ નતું રામકૃષ્ણ પરમહંસ એ મોક્ષ માર્ગ માં છે અને મોક્ષ માં થોડા વખત માં મોક્ષ માં જવાને માટે રસ્તા એમને મળી આવવાના આ લોકો ને ખબર પડે ને કે છેલ્લી હદ સુધી એ પોતે ધર્મ બદલતા હતા છેલ્લા વાર કરતા મુસ્લિમ હોવું થયા હતા કારણ કે માણસ બધી જાતના પ્રયત્ન કરે પણ સાહસી પુરુષ હતા સાચા પુરુષ હતા રમણ મહર્ષિ સાચા પુરુષ એ સાચા પુરુષ શ્રીમદ રાજચંદ્ર તો જ્ઞાની જ કહેવાય એવા એવા સાચા પુરુષો જ્યાં સમય છે ત્યાં ઉકેલ આવે ખબર પડે ને બાકી આ બધું જ્યાં આગળ પોલીસ છે ત્યાંથી ખસી જવું ત્યાં ઉકેલ આવે તો ત્યાં પણ એ બધા જુદા વેશમાં જ હતા ને એ મુશ્કેલી ને પણ એ માર્ગમાં જે આવ્યા છે રમણ મહર્ષિ રામકૃષ્ણ પરમહંસ એટલે આખું લિંગ જુદું ને એટલે એ રીતે ચાલ્યું આવેલું ક્રમ જ્ઞાની આ વેશે જ્ઞાની પાકેલા નથી આજે આપણા સામે છે આશ્ચર્ય એટલે ક્યારે પણ ના બને એવી વસ્તુ બની, એનું નામ આશ્ચર્ય. દસ આશ્ચર્ય આ વર્લ્ડ માં થઈ ગયેલા છે 10 લાખ વર્ષમાં, અને આ 11મો આશ્ચર્ય કહેવાય છે. અસંયતી પૂજા નામનું ઢીટ આશ્ચર્ય કહેવાય છે. અસંયતી પૂજા એટલે આમ બોર્ડ બોર્ડ કોઈ જતું નહીં, ભગવું નહીં, ઢોળ નહીં, બોર્ડ નહીં. બોર્ડ મારેલું હોય દોરવું કે ભગવું કેવું પગે લાગે ને બધા. આ તો ઓળખાય, આ તો ઓળખાય નહીં. ગાડીમાં આ બધો એ અમે કરી નાખીએ એટલે લોકો પૂછે કે આપ કોણ છો, તો હું કહું પેસેન્જર છું. હા પણ પેસેન્જર જ છે ને, બીજું શું. ગાડીમાં પેસેન્જર, બસ માં પેસેન્જર, કોણ છો તમે? તો હું કહું ફુવા છું. મોસાળ માં જાય ભણ આવી જગ્યા પણ સત્સંગ માં આમ એક નાની. એટલે આ અમારો ડ્રામેટિક અવતાર છે. શું છે? ખાલી ડ્રામા જ છે. તમને એમ લાગે કે આ રિયલ કરે છે? ના, બધી ડ્રામા જ છે. જેમ ભર્તુહરિ ડ્રામા કરે ને, એ ભર્તુહરિ સાચું રડતો નથી, પણ એને જોનારા માણસો નાસી જાય, ભાગી જાય, ગાવે પાછા નથી આવ્યા. તું એવું એવું છે, જ્ઞાની પુરુષ ડ્રામા કરી શકે. જ્ઞાની પુરુષ પોતે જ્ઞાન માં જ રહે, અને હોમ ડિપાર્ટમેન્ટ ની બહાર નીકળે નહીં. ફોરેનમાં સુપરફ્લ્યુઅસ રહે. શું રહે? આખું જગત ફોરેન ને હોમ ડિપાર્ટમેન્ટ માની રહ્યું. શું રહ્યું છે? ફોરેન ડિપાર્ટમેન્ટ ને હોમ ડિપાર્ટમેન્ટ માની રહ્યું છે. જયારે જ્ઞાની પુરુષ હોમ ડિપાર્ટમેન્ટમાં જ રહે અને ફોરેનમાં સુપરફ્લ્યુઅસ રહે. કેવું? નાટકી, ડ્રામેટિક. તમે સમજાઈ ગયો? આ ફોરેન ને હોમ ડિપાર્ટમેન્ટ માની રહ્યું છે. ઈશ્વરભાઈ ફોરેન ડિપાર્ટમેન્ટ છે. તમારું હોમ ડિપાર્ટમેન્ટ નથી. સ્વક્ષેત્રમાં જાય ને તો પોતે ક્ષેત્રક ના કહેવાય. સ્વક્ષેત્રમાં બેઠો એટલે ક્ષેત્રક ના કહેવાય. અને ક્ષેત્રક ના થઈ ગયો એટલે ક્ષેત્ર નો જ્ઞાતા દ્રષ્ટા માત્ર છે. શું છે? જ્ઞાતા દ્રષ્ટા માત્ર છે. ભ્રાંતિ કોનું નામ કહેવાય? કે હું કરું છું એવું કે છે, અને હું જાણું છું એનું નામ એ કે છે. શું કે છે? જાણું છું હું અને કરું છું હું. હવે ખરી રીતે હકીકતમાં શું છે કે કરનાર બીજી વસ્તુ છે અને જાણનાર બીજી વસ્તુ છે. બેનો મિક્સર પોતે કર્યું. શું થયું? એટલે બેસવા દયા કરે. શું થાય? હા, આ કડી બેસવા થઈ ગઈ હોય. બેસવા એટલે મોડું બગડ્યા ઘરે, આખો દાડો મોડું બગડેલું હોય. મોડા પર દિવેલ ફરી ભરેલું હોય. આપણા આચાર્ય મહારાજ ના મોડા પર દિવેલ. આપણે મહારાજ ને પૂછીએ કે મહારાજ કેમ તમારા મોડા પર દિવેલ છે? તમે ચોપડો છો તજ્ઞા બા માહિતી ઉત્પન્ન થાય છે. તમને સમજાય ને? આ એ દિવેલ ક્યારે જાય? કે પોતે હોમ ડિપાર્ટમેન્ટ માં આવી જાય અને ફોરેન ફોરેન બે ડિપાર્ટમેન્ટ. ફોરેન ડિપાર્ટમેન્ટમાં સુપરફ્લ્યુઅસ રહેવાનું. સુપરફ્લ્યુઅસ કેવી રીતે રહેવાનું? ટકા ઇન્દિરા છે ને આપણી વડોપ્રધાન, એ બાંગ્લાદેશને કંઈ વાવાઝોડું આવે છે ત્યારે ફોરેનના પ્રધાનને કહે છે કે ભાઈ આવજો, આપણે કાગળ લખવો પડશે દિલસોજીનો, કે વાવાઝોડા બહુ માણસ મરી ગયું છે એટલે આપણે દિલસોજીનો કાગળ લખવો પડશે, દિલગીરી બતાવવી પડશે. એટલે આપણે આ સાંભળતા હોય વાત તારા આપણા મનમાં એમ થાય કે ઓહો, વડાપ્રધાને કેટલી બધી દિલગીરી થતી હશે. આટલી બધી દિલગીરી દર્શાવવામાં લખે છે કે આપણે ત્યાં આગળ નાટક જોવા જઈએ, એમની દિલગીરી, એમની દિલગીરી. તાર તો પછી ઓફિસ ટેબલ ઉપર શું કરતા હોય? પેલા લખાવતા હોય કે અમારે અહીંયા આગળ બધી પ્રજાને ઊંઘ નથી આવતી, તમારા માટે બહુ ચિંતામાં અમે છીએ, અને અમારી અડધી કાટી અમારો વાવટો ઉતારી દીધો છે અને તમને મદદ મોકલવાની તૈયારી છીએ, પણ તો આગળ બધા ખાણા પીણા બધા ટેબલ પર પડેલા હોય, કેવું સુપર ફ્લેસ કહેવાય, શું કહેવાય, તો ભણે ને હા ખાવાનું બધું ઉપલબ્ધ જયારે આ શાદી કરવાની તે સુપર ફ્લેસ માં કરવાની તારે એને રિયલી કરી શાદી પણ રિયલી કરી નાખી પછી પછી એ બંધન સી રીત છૂટે સુપર ફ્લેસ કરવાનું હા અમે માળાઓ પહેરીએ છીએ અમારે આ અમને સારું લાગતું છે જ્ઞાની પુરુષ ના વર્લ્ડ માં કોઈ ચીજ જેને જોઈતી ના હોય કોઈ ચીજ ના જેને ભીખ ના હોય તો ભણી તથા કોઈ ચીજ ઉપર તિરસ્કાર પણ ના હોય કિંચિત માત્ર તિરસ્કાર ના હોય પણ આ બધાના લોકના કલ્યાણ માટે અમારા જબ્બા પહેરવા પડે છે તો ભણે કઈક એનું કલ્યાણ થાય સામાનું એટલા માટે આ નાટક કરવું પડે છે મારે કિંચિત માત્ર રાગ નહીં કિંચિત માત્ર દ્વેષ નહીં એ વિતરાગ દશા ઉત્પન્ન થઈ કૃષ્ણ ભગવાને કહ્યું કે આ જે વેદ વેદો ત્રિગુણાત્મક છે કે છે શું કે છે વેદો ત્રિગુણાત્મક છે કે છે બરાબર નહીં વિતરાગ થવાની જરૂર છે એટલે વેદો ત્રિગુણાત્મક કેમ કહ્યું કારણ કે વેદ એકલા ઉપર આધાર ના રાખીશ આગળ જાણવા જેવું છે કે છે શું એટલે બધા શાસ્ત્રો ત્રિગુણાત્મક છે કેવા છે આમાંથી સાત્વિક ગુણો ઉપર લઈ જાય તો ભણે ને સાત્વિક ગુણો ઉપર લઈ જાય પણ સાત્વિક થી આગળ કામ કરી લેવાનું છે એટલે વિતરાગ દશા પ્રાપ્ત થઈ તો નિર્ભય પદ ઉત્પન્ન થશે નિર્ભય પદ ઉત્પન્ન થયું તો તારું સ્વતંત્ર પદ ઉત્પન્ન થયું કોઈ ઉપરી રહ્યો નહીં અને ઇન્ડિપેન્ડન્ટ રહેવાય તો કામનું છે તો હું પોતે ઇન્ડિપેન્ડન્ટ થયેલો છું અને આમાં હાથ મૂકીને ઇન્ડિપેન્ડન્ટ પણ હું આપું છું તો ભણે ને મુક્ત થયેલા તો બીજાને મુક્તિ આપી દે ગુપ્ત રાખવું પડ્યું છે એટલે શું થયું છે કે આને પબ્લિસિટી નથી કરતા કોઈ એની મેરે આવી પડે જો તમને તમને ખબર નથી કે મને જ્ઞાની પુરુષ ભેગા થયા મને ખબર નથી કે ઈશ્વરભાઈ ભેગા થયા અને પાછા 28-27 જેને જ્ઞાન આપેલું છે પણ તે નો લો લો લો કયો કાયદો કેટલો અમારે બધા ભેગા થાય 10-15 હજાર માણસ એમના સગા વાળા બધા ભેગા થઈ ગયા તો લો નહીં કોઈ જાતનો નો લો લો નો લો લો કયો કાયદો નો લો કોઈ કાયદો હા ભાઈ આવી રીતે બેઠા છે તેના વાંધો ના હોય કોઈ આમ બેસે તો તેનો વાંધો ના હોય જેને ફાવે જેમ ફાવે તેમ બેસે તેનો વાંધો ના હોય વહેલો ઉઠીને જાય તોય વાંધો નહીં આવે તોય વાંધો એમાં જેમ નહીં મુક્ત બસ બધું વિવેકમાં રહીને મુક્ત નો લો લો લો નહીં આગળ અહીં કાયદો કર્યો તક નો લો તો લો ના આધારે તો જગત બંધાયેલું છે અહીં તો ઈઝી ઈઝી બેસો જેમ તમને અનુકૂળ આવે તેમ બેસો લોકો કહે છે કે અહીં પદ્માસન વરાવડાવડાવો ને તાર મેં આ કાળના મનુષ્ય ને પદ્માસન વાળી આવે ને તો પછી આપણે પગ ખેંચવો પડે એના કરતા ઈજી બેહવા જાય જેમ આવે આ કાળના મનુષ્ય માં શું છત રહી છે રહ્યું નથી આ છે તે કંટ્રોલ નો અનાજ થઈ ખાઈને તાર દશા થઈ જો અમને ભેગો થયો તો કામ જ થઈ ગયું સત્યુગમાં મહેનત કરી મરી જાય તો કશું વળે નહીં અને આ કલયુગમાં અમને ભેગો થયો કારણ કે અમે આ શું આપીએ છીએ સતયુગમાં તો શું કરતા હતા કે ધર્મનું ધારણ કરાવતા હતા શું કરતા ધર્મનું ધારણ એટલે શાસ્ત્રોને ધારણ કરી રાખવાના મગજમાં મગજમાં ધારણ કરી રાખવાના શાસ્ત્રો, આખા જગત ના શાસ્ત્રો ધારણ કરે તો ધર્મ ઉત્પન્ન થયો કહેવાય. શું થયું કહેવાય? ધર્મ. પણ ત્યારે મરમ નીકળવાનો શરૂઆત થાય. શું થાય? મરમ નીકળવાની શરૂઆત થાય. એ મરમ 100% પૂરો થાય ત્યારે જ્ઞાનાર્ક નીકળવાનું શરૂ થાય. જ્ઞાનાર્ક તો આ સીધું હું જ્ઞાનાર્ક આપી દઉં છું. જ્યારે અમને ધર્મ ઉત્પન્ન થાય, આ ટાઈમ કોના વાંચે છે તે આગલું ભૂલતો જાય છે ને પાછલું આગળનો વાંચતો જાય છે. બરકત કેમ છે? તે પાછળનું ભૂલતો જાય ને આગળ વાંચતો જાય છે. ધારણ કરવાની શક્તિ નથી, કોઈ શક્તિ જ રહી નથી. બધી ફ્રેક્ચર થઈ ગઈ છે, મન ફ્રેક્ચર થઈ ગયું છે, બધું ફ્રેક્ચર થઈ ગયું. એટલે આ જ્ઞાની પુરુષ અત્યારે બધાને પુણ્ય એટલી બધી જબરદસ્ત લઈને આવ્યા છે કે જ્ઞાની પુરુષ કશું ના આવડે તો પાસ. હવે આમાં અધિકારી શું જોવાના હોય? આમાં કોઈક દારૂ ના પીતો હોય તેના અધિકારી ગણીએ, દારૂ પીતો હોય તેને ના ગણીએ. બધું દારૂડિયાત છે, બધું ખબર પડે ને. દારૂ એવું છે ને, ભગવાને શું કહ્યું કે છે ભાઈ, સાહેબ આ છોકરો છે તે દારૂ નથી પીતો. એક બ્રાહ્મણને બે છોકરા હતા, એક 3 વર્ષનો હતો અને બીજો 1.5 વર્ષનો હતો. અને એ બ્રાહ્મણ ને બ્રાહ્મણી બેવ મરી ગયા. આ તો એક દાખલો કહું છું સાહેબ. એ બ્રાહ્મણ ને બ્રાહ્મણી બેવ મરી ગયા. હવે એ ગામમાં બીજો કોઈ બ્રાહ્મણ નહોતો, રજપૂતોનું ગામ હતું. તો પછી રજપૂતો બધા ભેગા થઈને વિચાર કર્યો કે આ છોકરાઓનું શું થાય? બિચારા બેવ મા બાપ મરી ગયા. હવે આ 3 વર્ષનો છોકરો ને એક 1.5 વર્ષનો છોકરો, એનું રક્ષણ તો કરવું જોઈએ ને. એટલે એક રજપૂત ને છોકરો નહોતો, તે કહે છે ભાઈ એક છોકરો તો હું લઈ લઈશ, કે છે હા ત્રીસ કે છે. અને બીજો છે તે કોઈ લેતું નહોતું 1.5 વર્ષના. તે પછી એક હરિજન કે છે સાહેબ મારાથી કહેવાય નહીં, પણ જો તમે મને આપો તો હું પાછી આત્રીસ કે છે. એટલે ગામ લોકોએ બે છોકરાઓ હાંપી દીધા, એક હરિજને હાંપ્યો, એક રજપૂતને. અને રજપૂત સુંદર વૈષ્ણવ ધર્મ પાળતો હતો. તો દાડો દારૂ ને અડે ને ગત્તા ને અડે વૈષ્ણવ ધર્મ પાળતો હતો. એટલે ત્યાં એક છોકરો છે તે મોટો ત્યાં થવા માંડ્યો બ્રાહ્મણનો, અને એક છોકરો આ હરિજનને ત્યાં મોટો થવા માંડ્યો. પેલો 20 વર્ષનો થયો, ત્યારે પેલો 18 વર્ષનો થયો. પેલો 20 વર્ષનો થઈને શું કહે છે કે અમારાથી દારૂ રડાય નહીં, અમારાથી દારૂ પીવાય નહીં. ત્યારે પેલો છોકરો શું કહે છે, અમે દારૂ ગાઈએ ખરા ને પીએ ખરા. પેલો હરિજન ત્યાં રહી લો ને. આ બે બ્રાહ્મણના છોકરા હતા, પણ એમને પાણી મળ્યું જુદી જુદી જાતનું, સંસ્કાર જુદી જુદી જાતના મળ્યા. એ બે સંતો બહુ જ ભારે મતભેદમાં પડી ગયા. પેલો કશું મારાથી અડાય નહીં, એનું નામ પણ ના દેવાય. હવે ભગવાનને પૂછવામાં આવે અહીંયા કે ન્યાય, કે ભગવાન આમાં આ બે માંથી કોનો મોક્ષ વહેલો થશે? કારણ કે ભાઈ મોક્ષ ની ક્રિયા કોઈ કરતા નથી બે જણ. મોક્ષ સંબંધી કોઈ પૂછ્યો નહીં. આ દારૂ નહીં પીવાનો અહંકાર કરે છે અને આ પીવાનો અહંકાર કરે છે, બે અહંકારી છે. અમારે અહીં કામ ના નથી. મારે મોક્ષ ને માટે તો નિરહંકારી નું કામ છે. શું કે છે? આ નથી પીતો એને ભૌતિક સુખો મળશે, અને આ પીવો છે એને ભૌતિક સુખો ફ્રેક્ચર કરશે. બાકી મોક્ષ એટલે તો નિરહંકારી નો માર્ગ છે. કેવું છે? એટલે આ બધું વાતમાં લોકો સમજે છે કે આમ કરીશું એટલે અધિકારી ગણાય. અધિકારી બધી ગણાય મોક્ષ ને માટે. અધિકારી એટલે કોઈ જાતની વસ્તુ જોવાનું આવતી નથી. એનામાં વિનય ગુણ ઉત્પન્ન થવો જોઈએ કે સાહેબ હું કશું જાણતો નથી અને મારો કઈ ઉકેલ લાયેલો. એટલો વિનય ઉત્પન્ન થવો જોઈએ. જો તું એક માણસ મને કહે છે કે હું બધો વિનય કરવા તૈયાર છું આપણી પાસે, પણ હું જાણું છું એ મારાથી કેમ છોડી દેવાય? કે તારે મારે એમને પૂછવું પડ્યું કે તમે આ પુસ્તકો લખો છો એટલે તમારા મનમાં એમ થયું કે આ બધું હું જાણું છું. થીસિસ લખેલી હોય એટલે એમ મનમાં એમ થયું કે હું જાણું છું આ ધર્મ સંબંધી બધું. તારે મારે એમને કહેવું પડ્યું કે જાણ્યું કોનું નામ કહેવાય? કે ઠોકર ના વાગે તેનું નામ. આ તો ધોરે દાડે ઠોકરો ખાવ છો અને પાછું કે શું જાણું છું. જાણ્યું એટલે પ્રકાશ કહેવાય. પ્રકાશ એટલે ઠોકર ના વાગે, ત્યારે પણ ઠોકર ના વાગે એમ સમજાણી કહેવાય. આ તો રાત દાડો ઠોકરો ખાયા કરો છો, પ્યાલા ફૂટી જાય છે તો કડાપો અજંપો થાય છે. શું થાય છે? અહીં પ્યાલા ફૂટ્યા હોય, અહીં ફક્ત સંભળાયેલું જ્ઞાન થયેલું હોય, તે પહેલા તો અહીં આત્મા ફૂટી ગયેલો હોય. અને જાણી કેમ કહેવાય? જાણી તો એનું નામ કહેવાય, ઠોકર વાગે નહીં બિલકુલ. એટલે મેં એમને કહ્યું, મેં કહ્યું તમારું જાણેલું એ બધું કામ લાગશે નહીં, તમને કામ લાગે એવું જ્ઞાન જાણો. છતાં એમના મનમાં એમ થયું કે ના, હજુ મને થોડો વખત ટેસ્ટ લેવા દો. એટલે મેં કહ્યું ઘેર રેશમી ચાદર લાઈને સુઈ જજો, અને જ્યારે તમને જંપ ના વરે તો અહીંયા આવજો પાછા. સમજ્યું ને? તો પછી ફરી વાર ગયા હતા કે મને કડાપો અજંપો થયા જ કરે છે. તાર મેં કહ્યું સારું, ઝાડાનું ફળ કડાપો અજંપો ના હોય, કડાપો ના હોય ને અજંપો ના હોય, પોતાનું ઘર બળતું હોય ને તો ઇમોશનલ થયા સિવાય પાણીની ડોલ રેડી આવે. શું કરે? ઇમોશનલ થયા સિવાય પાણીની ડોલ રેડી આવે. જેમ પાર્ક પારકાનું ઘરમાં આપણે પાણી ડોલ રેડવા જઈએ, એવા ભાવથી રેડી આવે. પણ તે ઝાડાનું ફળ એને કહેવાય નિર્લેપ ભાવ. નિર્લેપ ભાવ સંપૂર્ણ નિર્લેપ. ઘર છે આજે આપણું, એ વેચી દીધું ને કાલે આગલા. હા, પણ વેચેલું તો સર્વ માન્ય છે. હા, લોકો વેચ્યું ને, લેનારો કેક મેં લીધું, એટલે એ વસ્તુ હકીકત છે. પણ આ હકીકત ના હોય ને માન્યતા ને હકીકત ના હોય ને માનેલું રહે નહીં કશું. માનેલું જ્ઞાન રહે નહીં. એ પ્યાલા ફૂટે દર્દ ત્યાં થઈ જાય, અને આત્મા જોડે હું ફૂટી જાય. અને કોઈ પણ સ્થિતિમાં જે ઇમોશનલ નથી થતા એનું નામ જ્ઞાન કહેવાય. કોઈ પણ સ્થિતિમાં ઇમોશનલ નથી થતા. આપણે પોલીસ વાળો ફોજદાર પકડવા આવે, જ્ઞાની પુરુષ ક્યાં છે મારા, અમને પકડવા છે, એમનો ગુનો છે આ, તો અમે કહીએ કે આવો આવો બેસો. કોઈ પણ સ્થિતિમાં ઇમોશનલ ના કરે એનું નામ જ્ઞાન કહેવાય. તો ઇમોશનલ કરે, આ ગાડી મોશનમાં હોય છે, ઇમોશનલ થઈ જાય શું થાય? આ ગાડી મોશનમાં હોય છે, ઇમોશનલ થાય શું થાય? બધા માણસ મરી જાય. એવું આપણે ઇમોશનલ થઈએ ને તો મહી નરી જીવાત છે તો બધી મરી જાય. એનો દોષ બે છે પછી પોતાનો. ભાઈ જીવાત બધી આખી ભરેલી છે, ઇમોશનલ થવાથી મરી જાય બધી બિચારી. જ્ઞાની પુરુષ ઇમોશનલ થાય જ નહીં ને. અમારા ઇન્કમટેક્સ વાળાએ તમારી એક રકમને લઈને કે ઈએમ પટેલને ખાતે આ રકમ છે એ મને શંકાસ્પદ લાગે છે, એટલે મેં 4-5 હજાર રૂપિયા વધારાના ઠોકી દીધા વેરાના ટેક્સના. એટલે વકીલ કહે છે, અમારો વકીલ કહે છે કે સાહેબ આ તો દર્શન કરવા જેવા પુરુષ, જ્ઞાની પુરુષ છે, અમે દર્શન કરવા જઈએ છીએ. તારે પેલા ઇન્કમટેક્સ ઓફિસર કે છે હું દર્શન કરવા આવીશ, પણ આ વેરો તો ગાલવાનો છે. એટલે મેં વકીલ ને કહ્યું, મેં કહ્યું સાહેબ કે છે તે ખરું છે, તમારું ખોટું છે. તમારું આ જે માંગણી છે ને તેમાં સ્વાર્થ રહેલો છે. શું કહ્યું? અને સાહેબ કે છે નિસ્વાર્થી કે છે કે હું આ કરી અને હું તારા દર્શન કરવા આવીશ. સમજે ને? કારણ કે સાહેબ બિચારો એના પોતાની સત્તામાં જ નથી, એ ભમેડા સત્તામાં, આખું જગત ભમેડા સત્તામાં છે. સમજે ને? પોતે જયારે પુરુષ થાય, પ્રકૃતિ ને પુરુષ, આ પ્રકૃતિ સ્વરૂપમાં છે જગત આખું, અને પોતે પુરુષ થાય ત્યાર પછી પુરુષાર્થ અને પરાક્રમ છે. ત્યાં સુધી પુરુષાર્થ પણ ઉત્પન્ન થતો નથી. સમજે ને? એ જ્ઞાની પુરુષ પોતે પુરુષ કરે ત્યારે પુરુષાર્થ ઉત્પન્ન થાય, અને પુરુષાર્થ થયો ત્યાંથી મોક્ષની શરૂઆત. ત્યાં સુધી તો આ તો બધું પ્રકૃતિ પરણે કરાવડાવે છે. શું કરે છે? ના ગમતું કરાવડાવે છે ને ગમતું કરાવડાવે છે. ગમતું કરાવે છે ત્યારે કે છે મેં કર્યું, ના ગમતું કરાવે છે ત્યારે કે છે મને ભગવાને કર્યું. સમજો ને, નફો આવ્યો ત્યાં હું કમાયો, ખોટ ગયું ત્યાં ભગવાને ગાળી, ગ્રહો મારા રાશિ છે, નહીં તો મારે ત્યાં ગોળી લાવ્યો છે એના પગલા ખરાબ છે. અને છેડે છોકરા ની વહુ નામ દે કે મોર બગી આવી છે. ભયંકર ગુનાઓ બાંધી રહ્યા છે, બેભાન પણ ભયંકર ગુના બાંધી રહ્યા છે. પોતાની ભૂલ એક દેખાતી નથી. હા, એ બધા અહીંયા ગયા સુરત માં જઈને શીખ્યા પૂછે તમારા ભૂલ ખરી કે આ બે ત્રણ ભૂલો હશે કે છે તે પાછો હશે કે છે. હવે આમ ભગવાને શું કહ્યું છે? અનંત દોષ નું ભાજન છે, જી માત્ર અનંત દોષ નું ભાજન છે, કઈ થોડા ઘણા દોષ નું ભાજન નથી. ડગલે પગલે આરોપ જ ભાવ થઈ રહ્યા છે, નિરંતર આરોપિત ભાવમાં છે. એ તો બધું પઝલ, ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ, ઇટ સેલ્ફ પઝલ થયેલું છે. એટલે કેવું ચાલ્યા કરે છે પાછું? અને તે પાછું નિયમ ને આધીન છે. લોકો કહે છે કે અહીંથી યમરાજા આવશે. પહેલા શું કહેતા હતા? યમરાજા ને મોટા બધા ફોટા હોતી કરતા હતા, મોટા મોટા દોંત પારા ઉપર બેસે. છોકરાઓ તો આપણી હિન્દુસ્તાનની પ્રજા, મા બાપ ડરાય ડરાય કરે, એ જમરા આયા સુઈજા છે, જમરા આયા સુઈજા. એટલે આ પ્રજા ભડકેલ ભડકણ પ્રજા, અને પાછા જમરા ના ભૂત ગાલે. અને કૂતરું રડ્યું તો કે જમરા આયા. અરે મને તો નાની ઉંમરમાં એમ થતું, મને પોતાને બહુ બીક લાગતી હતી. એટલે બીકમાંથી છૂટવા માટે મેં તપાસ કરી કે આ જમરા નામનું એવું કયું જનાવર છે કે આટલું બધું વર્લ્ડને પદવી રહ્યું. તો આ બધા જમરા નામનો ચિત્ર છે, ઇઝ ઇટ કરેક્ટ ઓર રોંગ? તપાસ તો કરવી જોઈએ ને. એટલે આખું વર્લ્ડ ફેંદી જોયું, તે જમરા નામનું જનાવર જ નથી. ખોટી વાત, ક્રાંતિથી ઊભું કરેલું છે. સમજ પડી ને? એ યમરાજા નામ આપ્યું, યમરાજા. એટલે યમરાજા અહીંયા આગળ એના માણસ મરી જાય એટલે લેવા આવે, તો પછી યમરાજાના ઉપરી હોવા જોઈએ, ફરી એના ઉપરી હોવા જોઈએ, તો ભગવાનની ઓફિસો બધી બહુ મોટી હોવી જોઈએ. તો ભગવાનની સાસુનું શું થયું? અને ગઢડા સાસુ કંઈ મરવા દે ભગવાન? ગઢડા સાસુ ત્યાં કંઈ ભગવાન કંઈ મોડો બેસી રહે? બધા પરિણામ એ પરિણે. એ બધી રોંગ વાતો છે, આ બધી ભ્રાંતિની વાતો છે. યમરાજા નામનું કોઈ જનાવર છે જ નહીં. કોણ છે એ મારે ફેક્ટ આવી પણ છે. નિયમરાજ છે. શું છે? યમરાજ નથી પણ નિયમરાજ છે. શું છે? આ નિયમરાજ લઈ જાય છે મારે નિયમરાજ છે. યમરાજ નામનું જનાવર નથી. આવે એટલે ભડકી ગયેલી પ્રજાને જયારે આ જ્ઞાન આપીએ છીએ ત્યારે અમે ઘણો સંતોષ થાય છે. યમરાજ નામનું જનાવર જ નથી કોઈ. અમને જે અનુભૂતિ થઈ સુરતના સ્ટેશન પર, એને શબ્દોમાં કંઈક વર્ણવી શકશે? શું અનુભૂતિ થઈ એમને? અને તે વખતે એ જે કંઈક અમને અનુભવ્યું, એ અનુભવવામાં એ પણ અંદર જુદા ખરા કે જે અનુભવ્યું તેમાં જ એ સાથે શબ્દોમાં આવી શકે નહીં પણ પૂછીએ આપણે. હા, શબ્દોમાં જે અનુભૂતિ છે એ શબ્દોમાં વર્ણવી શકાય એવી નથી. જગદીશભાઈ જોશી, એમનું પૂછવું છે કે સુરત સ્ટેશને આપને જે અનુભવ થયો હતો તે અનુભવ શબ્દોમાં કંઈ કહી શકો? અને અનુભવ થયો કે તમે તે અનુભવના પદમાં હતા કે જુદા હતા? એટલે સંસારનો અનુભવ હતો તે પદ છૂટી ગયો, એ અનુભવ પદ. અને સ્વાનુભવ પદમાં આવ્યું. શું થયું? સ્વાનુભવ પદમાં આ સંસારી અનુભવ. એટલે હું ઈશ્વર ભાઈ છું એ અનુભવ છૂટી ગયો, એ ઇગોઇઝમ નો અનુભવ છૂટી ગયો. અને સ્વાનુભવ જ્યાં ઇગોઇઝમ નથી, પોતાને સ્વક્ષેત્ર છે, તે અનુભવ થયો. તે વર્લ્ડ શું છે, કેવી રીતે બન્યું છે, કોણ ચલાવે છે, આ બધું કોણ છે, શા માટે ભેગા થયા છે, શું હેતુ છે, બધું જ્ઞાની પુરુષને તે દર્શનમાં આવી જાય. બધું સમજાઈ જાય. શાંતિ મોમેન્ટ બધું સમજાઈ જાય. સમજાવશો એમ એ શબ્દોમાં કઈ કયો અનુભવ હતો? પરમ સુખ માં આવી જાય, પરમાનંદ, સંપૂર્ણ પરમાનંદ અને દર્શન માં આવી જાય. આખું વર્લ્ડ દર્શન માં દેખાય. આખું વર્લ્ડ ને કેવી રીતે ક્રિયા ચાલી રહી છે, કોણ ચલાવે છે બધું, એ દેવ લોકો શું છે, પાતાળ લોકો શું છે, આ રસ્તામાં મધ્ય લોકો ના કોણ, એટલું છે કે આ જ્ઞાન અમે જે આપીએ છીએ એ અનંત અવતારની ખોટ કાઢવાની છે. અનંત અવતારની ભેળી થયેલી ખોટ ભાગવાની છે ને, અને તે થોડા ટાઈમમાં ભાગી નાખવાની છે. તો ભગવાને શું કહ્યું કે આવું જો જ્ઞાની મળે તો એની પાછળ તું તો આમ પડી રહેજે. શું કહ્યું છે? હવે તમે એવા કર્મો લઈ રહ્યા છો, મારી પાસે પડી રહો ને તો તમને બોલાવા આવે, ત્યાં બે ત્રણ જણ બોલાવા આવે, ખેડવા આવે. એટલે પાછો અમારે એ તો હિસાબ કરિયાલો પડે ને બધો. એટલે તમારે એક એક શબ્દ મારો જે છે ને આ જ્ઞાન લે ને, એટલે એક એક શબ્દ ને વળગી રહેવું પડશે. કારણ કે આનંદ પોતાની ખોટ ભાગવાની છે, તો આગળ બેફામ પણ ન ચાલે. શું કહ્યું? સર ભાઈ, એટલી જાગૃતિ રાખવી જોઈએ. અને બીજું, અમને 10-15 મહિને અમને અમારે ત્યાં દર્શન કરવા માટેનો ફોડ સમજી લેવો જોઈએ. કારણ કે અમે 2 કલાક 1.5 કલાકમાં આપીએ એ વસ્તુ, બેઝિક આપીએ. શું થઈ? બેઝિક તમને અનુભવ કરાવીએ, બધો અનુભવ થઈ જાય, બધું થઈ જાય, પણ તે બેઝિક આપેલું જ્ઞાન પછી વિગતવાર સમજવા માટે તમારે મારી પાસે આપવું જોઈએ. બેઝિક નું સમજાય નહીં ને પૂરેપૂરું? બેઝિક આપણે તમે આપી દઈએ, તમારું કામ અત્યારે ચાલુ થઈ જાય. ભ્રાંતિ જાય તમારી. ભજન ભજન છે. હું વાળી ના પુસ્તક